ज्ञान એ શોધવા જતા જે એક સામાન્ય વાત સમજમાં આવે છે કે વસ્તુ જેવી છે તેવી રીતે વસ્તુને ઓળખવું તેને આપણે જ્ઞાન કહીએ, અને વસ્તુ જેવી છે તેને કેવી રીતે આપણે ઉપયોગમાં લાવીએ તેનું નામ વિજ્ઞાન. ધ થિંગ એઝ ઇટ ઇઝ એન્ડ થિંગ એઝ વી યુઝ ઇટ. તો દાખલા તરીકે સૂર્ય છે, સૂર્યને સૂર્ય તરીકે જાણવું એ તો જ્ઞાન છે, પણ સૂર્યને કોઈક આપણે આપણા કામમાં કેવી રીતે લાવી શકીએ એ બધી જે પ્રક્રિયાઓ છે તે વિજ્ઞાન છે. વિજ્ઞાન પોતાનામાં સારો એ હોઈ શકે, ખરાબ એ હોઈ શકે. વિજ્ઞાન આપણને એમ નથી નિર્ણય કરી આપતો કે શું કેવી રીતે છે, આપણે એનું કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છીએ તે ઉપર વિજ્ઞાનના સદસદનો વિવેક થાય. એટલે 11મા શ્લોક પછી અવજાનંતિ માં મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવ અજાનંતો મમભૂત મહેશ્વરમ થી માંડીને છેલ્લા 34મા શ્લોક સુધી મન્મનાભો મત ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ મામૈ વૈશ્યતિ યુક્ત એવમ આત્માનમ મત પરાયણ, એ બધા શ્લોકોમાં ભગવાને જુદા જુદા વિજ્ઞાનના સ્વરૂપો સમજાવ્યા છે. જુદા જુદા વિજ્ઞાનના જે સ્વરૂપો સમજાવ્યા છે એમાં સૌથી પહેલા અવજાનંતિ માં મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ અને રાક્ષસી માતુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રતા ત્યાં સુધીના વિજ્ઞાનનો એક એવો રૂપ સમજાવ્યો છે કે જેમાં ભગવાનની અવજ્ઞાન થાય છે, ભગવાનનું અવજ્ઞાન થતું હોય છે. તેથી જ ભગવાન કહે છે અવજાનંતિ માં મૂઢા. એટલે વિજ્ઞાનનું એક એવો રૂપ કે જે રૂપ થકી ભગવાનનું આપણે અવજ્ઞાન કરતા હોઈએ, તે પછી પાછે એ અવજ્ઞાનના સંદર્ભમાં ભગવાન કહે છે કે સાચું વિજ્ઞાન કેવું હોવું જોઈએ તેનો રૂપ સમજાવે છે. મહાત્મનસ્તુ માં પાર્થ દેવીમ પ્રકૃતિમાશ્રિતા ભજંતિ અનન્ય મનસો ત્યાત્વા ભૂતાદિમવ્યયમ, એ પાછું વિજ્ઞાન આવ્યો ભગવાનને અભિપ્રેત વિજ્ઞાન. અને આપણે જે રીતે ભગવાનનો અવજ્ઞાન કરતા હોઈએ તે રૂપ છે, બંને વિજ્ઞાનના જ રૂપ, પણ એક ભગવાનને અભિપ્રેત જે વિજ્ઞાન છે અને એક જે આપણે ભગવાનનો જે રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ તે. વળી પાછું જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્ય યજંતો માં ઉપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ, એ શ્લોક એટલે 15મા શ્લોક થી લઈને આપ લોકો પુસ્તક લઈને આવ્યા હોય તો આપણે જોવામાં આનંદ આવે, કેમ કે આપણી પાસે સમય એટલું છે નહીં કે એક એક શ્લોકની વ્યાખ્યા થઈ શકે. એક થોડોક સિનોપ્સિસ આપને હું સમજાવવાનો પ્રયત્ન કરી છું, જે લાઈફમાં આપ જોશો ઘરમાં બેસીને તો આપને ખ્યાલ આવશે આ બધી વાતો. કે 15મા શ્લોક પછીથી ભગવાન એમ સમજાવી રહ્યા છે કે બે પ્રકારના પાછા જ્ઞાન હોઈ શકે, એકત્વ જ્ઞાન અને પૃથક્ત્વ જ્ઞાન. એકત્વ જ્ઞાનના એકત્વ જ્ઞાનીઓ શું કરે છે ભગવાન સાથે એ બાબતમાં ભગવાન કશું આજ્ઞા કરતા નથી. કે એકત્વ જ્ઞાન જેમ અવજ્ઞાનનો ભગવાન અવજ્ઞાન ઉપર ભગવાન ડિસિઝન આપે છે કે ના તે આસુરી પ્રકૃતિ છે જે અવજ્ઞાન મારું કરે છે, અને જે ભજંતિ અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમાં વ્યયમ તે સાચું વિજ્ઞાન છે. પણ જે એકત્વ જ્ઞાનનો જે પ્રકાર છે તે બાબતમાં પ્રભુ ડિસિઝન નથી આપતા. એનું સામાન્ય કારણ એ કે પ્રભુના એકત્વનું ભગવાનના એકત્વનું બ્રહ્મના એકત્વનું જે વખતે આપણને જ્ઞાન થાય, બાળકો એક રમત રમતા હોય છે સ્ટોક, એટલે એ સ્ટોપ કરે, એટલે જે અવસ્થામાં ઉભો હોય, જે કઈ કરતો હોય તે રીતે સ્તબ્ધ થઈ જવું. એમાં પછી હાળે ડોલે તો એ સ્ટોપ નો બગડી જાય રમત. તો એકત્વ જ્ઞાન એવું છે કે બસ સ્ટોપ, ભગવાન આપણને સ્ટોપ કરી દે છે, આપણે ભગવાનને સ્ટોપ કરી દઈ છે, નો ફર્ધર મૂવમેન્ટ, નથિંગ ડુઈંગ. તેથી જ કબીર કહે છે કે પાણી બીચ મીન પિયાતી મોહે સુનતો નહીં આવે હાંચી. આ તો પાણીમાં જ છીએ, આપણને એમ લાગતું હતું કે આપણે પાસ પ્યાસા છીએ. પ્યાસા હોય કેવી રીતે શક્ય? પાણી બીચ મીન પિયાતી મોહે સુનતો નહીં આવે હાંચી. એટલે જે વખતે એકત્વ ધ્યાન થયું કે બધી સ્ટોપ થઈ ગઈ, ભગવાનની ને આપણી સ્ટોપની રમત શરૂ થઈ ગઈ. એટલે જે કઈ આપણે આ લીલા ચાલી રહી છે તે લીલામાં આપણે ભગવાનને ઓલો સડન સ્ટોપ કરી દીધા, સ્તબ્ધ ત્યાં, આપણે સ્તબ્ધ, ભગવાનને સ્તબ્ધ. તે એટલે એમાં કશું કહેવાનું હોય નહીં, કહેવા જઈએ તો પાછું એકત્વમાં કઈક ભંગાણ પડે. એટલે શંકરાચાર્યજીએ બહુ સુંદર, જોકે ક્યાંનું વચન છે ખબર નથી પડતું, કોઈ શ્રુતિમાં મળતું નથી, પણ ભાષ્યમાં ઉદ્ધૃત કર્યું છે શંકરાચાર્ય. એ કહે છે ત્યાં કે બાષ્કલી એ જઈને, બાષ્કલીને કે બાષ્કલીએ મને જરા વિસ્મરણ થઈ રહ્યું છે, પણ એમાં કહે છે કે જઈને પૂછ્યું કે ભગવાન મને બ્રહ્મોપદેશ કરો, એ કઈ બોલ્યા નહીં. એક વખત કહ્યું, બે વખત કહ્યું, ત્રીજી વખત કહ્યું, ત્યારે ચિરાઈને પેલા બોલ્યા, ત્યારે બે બે વખત ત્રણ ત્રણ વખત થી સમજાવી રહ્યો છું કે તું સમજતો નથી, કે બોલવા જેવું આમાં કશું છે જ નહીં, બોલવા જઈશ તો ગડબડાઈ જશે, વાત નથી બોલતો તેમાં કઈક સમજ આવતું હોય તો સમજી જા, અને બોલવા જઈશ અને તું સાંભળવા જશે તો બધું સેટઅપ બગડી જશે, એકત્વનું. તેથી જ આપણે ત્યાં ગોપાલદાસજી કે છે, નિર્ગુણ નો નિર્દેશ અટપટો, રસના શી પહેરે કહીએ, રૂપ રંગ બબુ એક પદાર્થ, એકો ત્યાં ન લઈએ. એટલે નિર્ગુણ નો નિર્દેશ અટપટો નો નિર્દેશ થાય કેવી રીતે, અને જે વખતે આપણે નિર્દેશ કરવા જઈએ તે વખતે પેલી સ્ટોક ની રમત માં ભંગાણ પડી જાય, સ્ટોક ચાલે નહીં, બોલવા જઈએ તો કઈ ગડબડ થશે, બોલ્યા એટલે ગડબડ થઈ, એટલે ભગવાન એમાં પલપટ બોલતા નથી કે તેનું પલચું, કેમ કે સ્ટોપ એટલે સ્ટોપ. ઘણા લોકો મૌન કરે, મૌન વૃત લઈ લે, પણ મૌન વૃત લઈને પાટી અને પેન્સિલ ને બગાડતા જ રહે આખો દિવસ, એ કઈ મૌન નથી, એ તો વધારે કષ્ટ છે, વેસ્ટેજ ઓફ ટાઈમ છે, વેસ્ટેજ ઓફ એનર્જી છે. તમારી જે બોલવાની ઈચ્છા છે તે તો રોકાતી નથી, એ જીવાણી નથી ચાલતી, ને જીવવા ચાલવા માંડી, ગુંગાવો તો બીજું શું કરે, મુગાવો તો આવું જ કઈ કરે. એટલે બોલવાની ઈચ્છા ઉપર કંટ્રોલ નથી આવ્યો, બોલવાની પ્રવૃત્તિ ઉપર કંટ્રોલ નથી આવ્યો, તમે વાણીને બદલી લીધી છે, એટલે વાણીથી જીવવાથી બોલતા હતા, હવે હાથથી બોલવા માંડ્યા છો, સમયની બરબાદી છે. એટલે એવી સમયની બરબાદી પ્રભુ કરવા નથી માંગતા મહાપ્રભુજી. તેથી પત્રાવલંબનમાં બહુ સુંદર આગળ એક વચન કે છે, બ્રહ્મવાદે નિરૂપિતસ્તુ ન વક્તવ્યૈવ કુત્રચિત્, વસ્તુતો બ્રહ્મ સર્વમ હિ વ્યવહારસ્તુ લોકસ. ખરેખર બ્રહ્મ શું છે એ કહેવા જશું તો કે ગરબડી થઈ જશે, કહેવા જશું તો ગરબડી થઈ જશે, સમજવું હોય તો સમજી શકાય છે, એક વાત છે. બ્રહ્મવાદે કેમ કે કહેવત કઈ, આપણે કઈ વસ્તુને શકીએ. એક બહુ સુંદર ભજન છે, રેકોર્ડ મળે છે તો એમાં ગાયે તો બહુ સુંદર ગાયું છે, તુકાનું ભજન છે તુકારામનું, દેવ વિઠ્ઠલ દેવ પૂજા વિઠ્ઠલ, તીર્થ વિઠ્ઠલ ક્ષેત્ર વિઠ્ઠલ, માતા વિઠ્ઠલ પિતા વિઠ્ઠલ બંધુ વિઠ્ઠલ ગોત્ર વિઠ્ઠલ, એમ કરીને ગાતા ગાતા જયારે અંતિમ પેલી કડી આવે છે એમાં પછી કહે છે કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એટલે જે સબ્જેક્ટ અને પ્રેડિકેટ છે બે રીતે થાય ને, કોઈક સબ્જેક્ટ ને આપણે કોઈક પ્રેડિકેશન કરીએ કે તીર્થ વિઠ્ઠલ દેવ વિઠ્ઠલ દેવ પૂજા વિઠ્ઠલ તીર્થ વિઠ્ઠલ ક્ષેત્ર વિઠ્ઠલ, એટલે દેવ તીર્થ ક્ષેત્ર પૂજા આદિ નો થોડો કઈક ભેદ છે, તે બધા ભેદ ને આપણે કોઈ એક વિઠ્ઠલ ના અભેદ માં એકત્રિત કરી રહ્યા છે, પણ એને મહાપ્રભુજી કહે છે આ સખંડ બ્રહ્મવાદ છે. સખંડ બ્રહ્મવાદ એટલે શું કે જેમાં સબ્જેક્ટ અને પ્રેડિકેટ નો ભેદ રહે, દેવ કાયમ રહે, દેવ પૂજા કાયમ રહે, તીર્થ કાયમ રહે, ક્ષેત્ર કાયમ રહે, ગુરુ કાયમ રહે, ગુરુ પૂજન કાયમ રહે, અને બધામાં અભેદ એક દ્રષ્ટિ આપણને દેખાતી હોય કે ના આ બધું વિઠ્ઠલ રૂપ છે, તો મહાપ્રભુજી કહે છે કે તેનું નામ સખંડ બ્રહ્મવાદ. પણ જે વખતે સબ્જેક્ટ પ્રેડિકેટ બંને વિઠ્ઠલ થઈ જાય, એટલે આપણે કહીએ ઘોડો કાળો છે કે ઘોડો ધોળો છે, તો ઘોડો સબ્જેક્ટ થયો, ઉદ્દેશ્ય, અને તે ઘોડાને ઉદ્દેશીને આપણે એના ધોળા હોવાનું વિધાન કરતા હોઈએ છીએ કે કાળા હોવાનું વિધાન કરતા હોઈએ છીએ. તો એ વિધેય થયું કાળો, કાળું રંગેનું. પણ જયારે વિઠ્ઠલ વિઠ્ઠલ કહીએ એટલે સબ્જેક્ટ પણ વિઠ્ઠલ અને પ્રેડિકેટ પણ વિઠ્ઠલ, અને એવી રીતે કોઈ બોલવા માંડે તો આપણને ગાંડો લાગે, ન બોલે તો વાત સમજમાં આવે નહી. કોઈ એમ કે પુસ્તક પુસ્તક છે, એ તો સમજવાની જ વાત છે ને, પુસ્તક તો પુસ્તક જ હશે, પુસ્તક પુસ્તક નહીં હોય તો બીજું થશે છું, એટલે એ વાત કહેવાની નહીં હોય. હું એમ કહું કે આ પુસ્તક ગીતા છે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ સમજવા જેવી વાત છે. પણ હું કહું કે પુસ્તક પુસ્તક છે તો કહે છે પહેલું પુસ્તક તેમાં સમજમાં આવી ગયું કે પુસ્તક છે, પછી બીજી વખતે પુસ્તક ને પુસ્તક કહેવાનો હેતુ શું? એટલે આવી રીતે જે માણસ બોલવા જાય આપણને ગાંડો લાગે. સ્થિતિ શું કરી, જો યથાર્થમાં એવી સ્થિતિ હોય તો થાય શું? એટલે યા તો મૌન રહેવું જોઈએ અને બોલવા જશું તો કઈક બગાડ થશે, બોલવા જશું તો કઈક બગાડ થશે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મવાદે નિરૂપતિસ્તુ ન વક્તવ્ય એવું પુત્ર છે. વસ્તુતઃ બ્રહ્મ સર્વંગી વ્યવહારસ્તુ લોકસ, આપણે બોલવા જશું તો ગડબડ થશે, નહીં બોલવા જશું તો સમજશે નહીં લોકો, પાછળ ઉત્સાહ છે એટલે કરવું શું બેસ. એથી શાસ્ત્રમાં બહુ સુંદર એક વાત કહી છે કે કોઈક વખતે ચૂપ રહેવું જોઈએ. પાંડિત્યમ નિર્વિત્ય મૌને નિષ્ઠાતે, જો તમને પાંડિત્ય પ્રાપ્ત થયું તો ચૂપ થઈ જાઓ. બોલી રહ્યા છો એટલે સમજી લો કે સાંભળનારા અને બોલનારામાં કઈક પાંડિત્યની ઉણપ છે, ઉણપ છે, તેથી બધું પ્રવચન ચાલે, આપણને તમારો શ્રવણ ચાલે. જે રીતે સાચું પાંડિત્ય આપણામાં કેળવાય પછી નથી પ્રવચન ચાલવાનું, નથી શ્રવણ ચાલવાનું, કોઈ સબ્જેક્ટ જુદો નથી, કોઈ પ્રેડિકેટ જુદો નથી, એક જ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ ચાલતા રહેવું જોઈએ તો અખંડ બ્રહ્મવાદ કહેવાય. કેમ કે બ્રહ્મ સિવાય બીજું કશું છે જ નહીં. યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ્યદ્ યથા યદા ત્યાદિદં ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર તે ન્યાયથી સર્વં ખલુ ઇદં બ્રહ્મ એ એક પ્રકાર છે. એટલે જ્ઞાનની જે એકત્વના જ્ઞાનનું વિજ્ઞાન થઈ શકતું નથી, અને એકત્વના જ્ઞાનનું જે વખતે આપણે કોઈક વિજ્ઞાન ઘડવા જઈએ છીએ તે વખતે કઈક ગોટાળો કરતા હોઈએ છીએ. એટલે ભગવાન અહીંયા કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય છે, મહાન તપસ્વી એક આચાર્ય છે આપણા ભારત વર્ષમાં, એ મારી ધારણા છે, બીજી તો ભગવાન જાણે. બીજા શંકરાચાર્ય એમને અમાન્ય કર્યા છે, પણ મારી એવી વ્યક્તિગત ધારણા છે કે એક મહાન તપસ્વી આચાર્ય છે અને એમનું મૌન વ્રત ખરેખર એવું જ હોય છે. મૌન વ્રત એ કોઈ કોઈક વખતે મહિનામાં 20 દિવસ મૌન વ્રત લઈ લે. મહિનાના 20 દિવસનું મૌન એટલે પાટી ઉપર લખવાનું નહીં, ઈશારાથી કોઈને જણાવવાનું નહીં કે મને આ જોઈએ છે કે તો જોઈએ છે. મૌન એટલે સ્ટોપ, ટોટલ કમ્યુનિકેશન સ્ટોપ, સ્ટોપ. એવું મૌન ઘણા ઓછા લોકો પાલતા હોઈ શકે. પ્રેસિડેન્ટ એમને ત્યાં ગયા, જોકે અપ્રાસંગિક વાત છે પણ સમજવા જેવી વાત છે કે મૌન કેવું હોવું જોઈએ. પ્રેસિડેન્ટ એમને મળવા ગયા અને એમને ખબર આપી કે આજે પ્રેસિડેન્ટ આવી રહ્યા છે આપને દર્શન કરવા, તે વખતે ગૌશાલામાં હતા. એમણે એમને ન કહ્યું એમને આવવા દો કે હું ત્યાં આવી રહ્યો છું, બસ સાંભળ્યું, ને જાણે ન સાંભળ્યું હોય, બહેરા છે કે નથી સાંભળતા શું કઈ ફરક પડે નહીં. પ્રેસિડેન્ટ ત્યાં મઠમાં ગયા, ત્યાં હતા નહીં સ્વામીજી. એમને કહ્યું ક્યાં ગયા? એમને કહ્યું 16 મીલ દૂર ગૌશાલામાં છે, ત્યાં ગૌશાલામાં. એમને કહ્યું ચાલો ત્યાં ચાલો. ત્યાં પ્રેસિડેન્ટ ગયા પણ એમનું કઈ આસન ડોલે નહીં. બીજા બધા મૌન એવા હોય કે જરાક પ્રેસિડેન્ટ ની તો વાત છોડો, કોઈ મ્યુનિસિપાલિટી નો કલેક્ટર આવી જાય તો આસન ડોલાયમાન થઈ જાય, બોલે નહીં તો કઈક લખી તો કાઢે છે કે આશીર્વાદ જ લખી દે, બીજું કઈ નહીં તો જોઈએ. તેનું નામ મૌન. અને તેથી મહાપ્રભુ ભગવાન અહીંયા કોઈ જાતનું ખુલાસો આપતા નથી એકત્વ જ્ઞાન ની બાબતમાં કે શું થશે મેં તને ઉપાડી છે જ્ઞાન યજ્ઞ ચાત્યન્ય યજંતો માં ઉપાસતે.